સોમવાર કોઈ બોજ નથી, સોમવાર તો રિસ્ટાર્ટ બટન છે. સોમવાર એટલે અલાર્મ નહીં, સોમવાર એટલે અવસર. ભગવાને અઠવાડિયાની શરૂઆત ખાસ સોમવારથી કરી છે, કારણ કે માનવીને વારંવાર નવી તકો જોઈએ છે. મોબાઈલ હેંગ થાય ત્યારે આપણે શું કરીએ છીએ? રિસ્ટાર્ટ. તો જીવન હેંગ થાય ત્યારે પણ એ જ કરવાનું છે. ગયા અઠવાડિયાની ભૂલો હોય તો રીસેટ, અધૂરા સપના હોય તો રીસેટ, થાક, નેગેટિવિટી કે નિરાશા હોય તો રીસેટ કરીએ. ગયા અઠવાડિયે તમે 100% નથી આપી શક્યા, કોઈ વાંધો નહીં, આજે 1% વધારે આપો, એ જ સાચું રીસેટ છે. રીસેટ એટલે ભૂલાવી દેવી એવું નહીં, રીસેટ એટલે ભૂલમાંથી શીખીને ફરી ઊભા થવાની હિંમત. આજે કોઈને દોષ ના આપીએ, પરિસ્થિતિને નહીં, સમયને પણ નહીં. ફક્ત પોતાને પૂછો, આજે હું શું સારું કરી શકું? નાનો પ્રયાસ, સાચી દિશા અને સતત મહેનત, એ જ સક્સેસનો શોર્ટકટ છે. સોમવાર આપણને કહે છે, જે થઈ ગયું એ છોડ અને આજે નવી શરૂઆત કર.